શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 44. રાજા ભરતનો મૃગ શરીરમાં આસક્તિના કારણે મૃગ થવું, પછી જ્ઞાન સંપન્ન બ્રાહ્મણ થઈને જળવૃત્તિથી રહેવું. જળભરત અને શૌવીર નરેશનો સંવાદ. નારદજી બોલ્યા, હે મહાભાગ, મેં આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો, છતાં મારું મન હજી ભ્રમિત થઈ રહ્યું છે. તે શીઘ્રતાપૂર્વક સ્થિર થઈ શકતું નથી. હે બ્રહ્મન, તમે બીજાઓને માન આપનારા છો, જણાવો, જો દુષ્ટલોક કોઈના મનનો વિપરીત વર્તાવ કરે તો મનુષ્ય તેને કઈ રીતે સહી શકે છે? સુતજી બોલ્યા, નારદજીનું આ કથન સાંભળીને બ્રહ્મપુત્ર સનંદનજીને બહુ હર્ષ થયો. તેમને રાજા ભરતના ચરિત્રનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ આ પ્રમાણે બોલ્યા. સનંદનજીએ કહ્યું, હે નારદજી, હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહીશ, જેને સાંભળીને તમારા ભ્રાંત મનને બહુ જ દૃઢ સ્થિરતા પ્રાપ્ત થશે. હે મુનિશ્રેષ્ઠ, પ્રાચીન કાળમાં ભરત નામના એક પ્રસિદ્ધ રાજા થયા હતા, જે ઋષભદેવજીના પુત્ર હતા અને જેમના નામ પરથી આ દેશને ભારતવર્ષ કહે છે. રાજા ભરતે બાપ દાદાઓના ક્રમથી ચાલ્યા આવતા રાજ્યને પ્રાપ્ત કરીને તેનું ધર્મપૂર્વક પાલન કર્યું, જેમ પિતા પોતાના પુત્રને સંતુષ્ટ કરે છે તે જ પ્રમાણે તેઓ પ્રજાને પ્રસન્ન રાખતા હતા. તેમણે નાના પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને સર્વદેવ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું યજન કર્યું. તેઓ સદા ભગવાનનું ચિંતન કરતા અને તેમનામાં જ મન લગાવીને અનેક સત્કર્મોમાં લાગ્યા રહેતા હતા. ત્યાર પછી પુત્રોને જન્મ આપીને વિદ્વાન રાજા ભરત વિષયોથી વિરક્ત થઈ ગયા અને રાજ્ય છોડીને પુલસ્ત્ય તથા પુલહ મુનિના આશ્રમ પર ચાલ્યા ગયા. તે મહર્ષિઓના આશ્રમ શાલિગ્રામ નામક મહાક્ષેત્રમાં હતા. મુક્તિની ઈચ્છા ધરાવનારા ઘણા સાધકો તે તીર્થનું સેવન કરતા હતા. હે મુને, ત્યાં જ રાજા ભરત તપસ્યામાં સંલગ્ન થઈને યથાશક્તિ પૂજન સામગ્રી ભેગી કરીને તેના દ્વારા ભક્તિપૂર્વક ભગવાન મહાવિષ્ણુની આરાધના કરવા લાગ્યા. હે નારદજી, તેઓ દરરોજ પ્રાતઃકાળ નિર્મળ જળમાં સ્નાન કરતા તથા અવિનાશી પરબ્રહ્મની સ્તુતિ તથા પ્રણવ સહિત વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા સાથે ભક્તિપૂર્વક સૂર્યદેવનું ઉપસ્થાન કરતા હતા. ત્યાર પછી આશ્રમ પર પાછા આવતા અને પોતે જ લાવેલા સમીધા કુશ તથા માટી વગેરે દ્રવ્યો તથા ફળ ફૂલ તુલસીદળ તથા સ્વચ્છ જળથી એકાગ્રતાપૂર્વક જગદીશ્વર ભગવાન વાસુદેવની પૂજા કરતા હતા. ભગવાનની પૂજાના સમયે તેઓ ભક્તિના પ્રવાહમાં ડૂબી જતા હતા. એક દિવસની વાત છે, મહાભાગ રાજા ભરત પ્રાતઃકાળ સ્નાન કરીને એકાગ્ર ચિત્તે જપ કરતા ત્રણ મુહૂર્ત એટલે કે 6 ઘડી સુધી શાલગ્રામી નદીના જળમાં ઊભા રહ્યા. હે બ્રહ્મન, એ જ સમયે એક તૃષિત હરણી જળ પીવા માટે એકલી જ વનમાંથી નદીના તટ પર આવી. તેનો પ્રસવકાળ નજીક હતો. તે પ્રાયઃ જળ પી ચૂકી હતી. એટલામાં બધા પ્રાણીઓને ભયભીત કરનારી સિંહની ગર્જના સંભળાઈ. પછી તો તે હરણી સિંહનાદથી ભયભીત થઈને નદીના તટ તરફ ઉછળી પડી. બહુ ઊંચાઈ પર ઉછળવાથી તેનો ગર્ભ નદીમાં જ પડી ગયો અને તરંગમાળાઓમાં તણાતો રહીને વેગપૂર્વક વહેવા લાગ્યો. રાજા ભરતે ગર્ભથી પડી ગયેલા તે મૃગ બાળને દયાવશ ઉઠાવી લીધું. હે મુનીશ્વર, ત્યાં તે હરણી ગર્ભપાતના અત્યંત દુઃખથી અને બહુ ઊંચે ચડવાના પરિશ્રમથી થાકીને એક સ્થાન પર પડી ગઈ અને ત્યાં જ મરી ગઈ. તે હરણીને મરી ગયેલી જોઈને તપસ્વી રાજા ભરત મૃગ બાળને લઈને પોતાના આશ્રમ પર આવ્યા અને દરરોજ તેનું પાલન પોષણ કરવા લાગ્યા. હે મુને, તેમનાથી પોષિત થઈને તે મૃગ બાળ મોટું થવા લાગ્યું. તે મૃગબાળમાં રાજાનું ચિત્ત જેવું આસક્ત થઈ ગયું હતું તેવું ભગવાનમાં પણ ન થયું. તેમણે પોતાનું રાજ્ય અને પુત્રોને છોડ્યા, સમસ્ત ભાઈબંધુઓને પણ ત્યાગી દીધા. પરંતુ આ હરણબાળમાં મમતા થઈ ગઈ. તેમનું ચિત્ત મૃગની મમતાને વશીભૂત થઈ ગયું હતું. તેથી તેમની સમાધિ ભંગ થઈ ગઈ. ત્યારબાદ થોડો સમય પસાર થતાં રાજા ભરત મૃત્યુને પ્રાપ્ત થયા. તે સમયે જેમ પુત્ર પિતાને જુએ છે તે જ રીતે તે મૃગબાળ અશ્રુ સારતું તેમની સામે જોઈ રહ્યું હતું. રાજા પણ પ્રાણ ત્યાગ કર્યો ત્યારે તે મૃગ સામે જ જોઈ રહ્યા હતા. હે દ્વિજશ્રેષ્ઠ, મૃગની મમતાના કારણે રાજા ભરત બીજા જન્મમાં મૃગ થઈ ગયા. પરંતુ પૂર્વજન્મની વાતોનું સ્મરણ હોવાથી તેમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. તેઓ પોતાની માને ત્યાગીને ફરી શાલિગ્રામ તીર્થમાં આવ્યા અને સૂકું ઘાસ તથા સૂકા પાંદડા ખાઈને શરીરનું પોષણ કરવા લાગ્યા. આવું કરવાથી મૃગ શરીરની પ્રાપ્તિ કરાવનારા કર્મનું પ્રાશ્ચિત થઈ ગયું. તેથી ત્યાં જ પોતાના શરીરનો ત્યાગ કરીને તેઓ જાતિસ્મર એટલે પૂર્વજન્મની વાતોનું સ્મરણ કરનારા બ્રાહ્મણના રૂપમાં ઉત્પન્ન થયા. સદાચારી યોગીઓમાં શ્રેષ્ઠ તથા શુદ્ધ કુળમાં તેમનો જન્મ થયો. તેઓ સંપૂર્ણ વિજ્ઞાનથી સંપન્ન તથા સમસ્ત શાસ્ત્રોના તત્વજ્ઞ થયા. હે મુનિશ્રેષ્ઠ, તેમણે આત્માને પ્રકૃતિથી પર જોયો. હે મહામુને, તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવાના કારણે દેવતા વગેરે સંપૂર્ણ ભૂતોને પોતાનાથી અભિન્ન જોતા હતા. ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ ગુરુના ભણાવેલા વેદશાસ્ત્રનું અધ્યયન કરતા ન હતા, કોઈ પણ વૈદિક કર્મો પ્રત્યે ધ્યાન આપતા ન હતા કે ન શાસ્ત્રનો ઉપદેશ ગ્રહણ કરતા હતા. જ્યારે તેમને કોઈ કંઈ પૂછતું તો તેઓ મૂર્ખની જેમ જવાબ આપી દેતા હતા. તેમનું શરીર મેલું અને ગોબરું હોવાથી નિંદિત લાગતું હતું. હે મુને, તેઓ સદા મલિન વસ્ત્રો પહેરતા હતા. આ બધા કારણોથી ત્યાંના બધા નાગરિક તેમનો અપમાન કર્યા કરતા હતા. સન્માન યોગ સંપત્તિને વિશેષ હાનિ કરે છે અને બીજા લોકોથી અપમાનિત થનાર યોગી યોગ માર્ગમાં શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. એવો વિચાર કરીને તે પરમ બુદ્ધિમાન બ્રાહ્મણ લોકોમાં પોતાને જડ અને પાગલ જેવો પ્રદર્શિત કરતા હતા. પલાળેલા ચણા, અડદ, શાક, જંગલી ફળ અને અનાજના દાણા જે જે સમય પર ખાવાનું મળી જતું તેને જ પર્યાપ્ત માનીને ખાઈ લેતા હતા. પિતાનું મૃત્યુ થયા પછી ભાઈ ભત્રીજા વગેરે તેમની પાસે ખેતીવાડીનું કામ કરાવવાનું શરૂ કર્યું. તેમને આપેલા સડેલા બળેલા અન્નથી તેમના શરીરનું પોષણ થવા લાગ્યું. તેમનું એક એક અંગ બળદ જેવું મજબૂત હતું અને કામકાજમાં તેઓ જળની જેમ મહેનત કરતા હતા. ફક્ત જમવાનું જ તેમનું વેતન હતું, તેથી બધા લોકો તેમના કામ કરાવી લેતા હતા. હે બ્રહ્મન, એક સમયે સોવીર રાજે પાલખી પર બેસીને ઇક્ષુમતી નદીના કિનારે મહર્ષિ કપિલના શ્રેષ્ઠ આશ્રમ પર જવાનો નિશ્ચય કર્યો હતો. તે મોક્ષ ધર્મના જ્ઞાતા મહામુનિ કપિલને એ પૂછવા જતા હતા કે આ દુઃખમય સંસારમાં મનુષ્યને માટે કલ્યાણપ્રદ સાધન શું છે. તે દિવસે રાજાની વેઠ એટલે કે બેગાર કરવા માટે કેટલાક લોકોને પકડી લેવામાં આવ્યા હતા. તેમાં ભરત મુનિ પણ હતા. હે નારદજી, તેઓ મહાન જ્ઞાની હતા. તેમને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું, તેથી તેઓ પોતાના પાપમય પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તે પાલખીને ખભા પર ઉઠાવીને રાજાને ઉચકીને લઈ જવા લાગ્યા. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ જડભરતજી શુદ્ર જંતુઓને બચાવવા માટે ચાર હાથ આંગળની ભૂમિ જોતા રહીને મંદ ગતિથી ચાલતા હતા, પરંતુ તેમના સિવાય બીજા મજૂર ઉતાવળા ચાલી રહ્યા હતા. રાજાએ જોયું કે પાલખી સમાન ગતિથી ચાલતી નથી તો તેમણે કહ્યું, અરે પાલખી ઉંચકનારા મજૂરો, આ શું કરો છો? બધા એકસાથે સમાન ગતિથી ચાલો. પરંતુ આમ કહેવા છતાં પાલખીની ગતિ ફરી વિષમ દેખાય ત્યારે રાજાએ ધમકાવીને પૂછ્યું, અરે આ શું છે? તમે લોકો મારી આજ્ઞા માનતા નથી? રાજાના વારંવાર આવા વચન સાંભળીને પાલખી ઉપાડનાર મજૂરોએ જડભરત તરફ સંકેત કરીને કહ્યું, આ જ ધીરે ધીરે ચાલે છે. રાજાએ પૂછ્યું, અરે શું તું થાકી ગયો? હમણાં જ તું મારી પાલખી ઉંચકવા આવ્યો છો. શું તારાથી આ પરિશ્રમ સહન થતો નથી? આમ તો તું બહુ તગડો દેખાય છે. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હું ન તગડો છું અને ન તો મેં તમારી પાલખી ઉપાડી છે, ન તો હું થાક્યો છું અને ન મને કોઈ પરિશ્રમ થાય છે. આ પાલખીને ઉંચકનાર કોઈ બીજો જ છે. રાજા બોલ્યા, તગડો તો તું પ્રત્યક્ષ દેખાય છે અને પાલખી તારા ઉપર અત્યારે પણ છે અને વજન ઉપાડવામાં દેહધારીઓને પરિશ્રમ તો થાય જ છે. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, આ વિષયમાં મારી વાત સાંભળો. સૌથી નીચે પૃથ્વી છે, પૃથ્વી પર બે પગ છે, બે પગ પર બે સાથળ છે, તે સાથળ પર બે ઉરુ છે અને તેમની ઉપર ઉદર છે, પછી ઉદરની ઉપર છાતી, ભુજાઓ અને ખભા છે અને ખભા પર આ પાલખી મૂકેલી છે. એવી દશામાં મારા ઉપર ભાર ક્યાંથી રહ્યો? પાલખીમાં પણ જેને તમારું કહેવામાં આવે છે તે શરીર રાખેલું છે. રાજન, હું તમે અને બધા જીવ પંચભૂતો દ્વારા જ ઉચકવામાં આવે છે તથા ભૂતવર્ગ પણ ગુણોના પ્રવાહમાં પડીને જ વહી રહ્યો છે. હે પૃથ્વીપતે, આ સત્વ વગેરે ગુણ પણ કર્મોને આધીન છે અને તે કર્મ સમસ્ત જીવોમાં વિદ્યા દ્વારા જ સંચિત છે. આત્મા તો શુદ્ધ, અક્ષર, શાંત, નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે એક સંપૂર્ણ જીવોમાં વ્યાપ્ત છે. તેની વૃદ્ધિ કે હ્રાસ કદી થતો નથી. જ્યારે આત્મામાં ન તો વૃદ્ધિ થાય છે કે ન હ્રાસ પણ, ત્યારે તમે કઈ યુક્તિથી આ વાત કહી કે હું તગડો છું, તગડો છે? જે ક્રમશઃ પૃથ્વી, પગ, જાંઘ, ઉરુ, કમર તથા ઉદર વગેરે અંગો પર સ્થિત ખભા પર રાખેલી આ પાલખી ભા મારા માટે ભારરૂપ થઈ શકે છે, તો તે જ રીતે તમારા માટે પણ થઈ શકે છે રાજન. આ યુક્તિથી તો અન્ય સમસ્ત જીવોએ પણ ન કેવળ પાલખી ઉપાડી છે, બલ્કિ સંપૂર્ણ પર્વત, વૃક્ષ, ગૃહ અને પૃથ્વી વગેરેનો ભાર પણ પોતાની ઉપર લઈ રાખ્યો છે. રાજન, જે દ્રવ્યથી આ પાલખી બની છે તેનાથી જ તમારું, મારું અને સૌનું શરીર પણ બનેલું છે, જેમાં બધાએ મમતા કરી રાખી છે. સનંદનજી કહે છે. આમ કહીને તે બ્રાહ્મણ દેવતા ખભા પર પાલખી રાખીને મૌન થઈ ગયા. ત્યારે રાજાએ પણ તૃત પૃથ્વી પર ઉતરીને તેમના બંને ચરણ પકડી લીધા. રાજાએ કહ્યું, હે વિપ્રવર, આ પાલખી છોડીને તમે મારા પર કૃપા કરો અને મને અને જણાવો કે આ છદ્મ વેશ ધારણ કરેલા તમે કોણ છો, કોના પુત્ર છો, અથવા તમારે અહીં આવા આગમનનું કારણ શું છે? બ્રાહ્મણ બોલ્યા, હે ભૂપાલ, સાંભળો, હું કોણ છું આ વાત કહી શકાય એવી નથી, અને તમે જે અહીં આવવાનું કારણ પૂછ્યું તેના ઉત્તરમાં એ નિવેદન છે કે ક્યાંય પણ આવવા જવાનું કર્મ કર્મફળના ઉપભોગને માટે જ થતું હોય છે. ધર્મ અધર્મજન્ય સુખ દુઃખોનો ઉપભોગ કરવા માટે જીવ દેહ વગેરે ધારણ કરે છે. હે ભૂપાલ, બધા જીવોની સંપૂર્ણ અવસ્થાઓનું કારણ માત્ર તેમના ધર્મ અને અધર્મ જ છે. રાજાએ કહ્યું, એમાં સંદેહ નથી કે બધા કર્મોના ધર્મ અને અધર્મ કારણ છે, અને કર્મફળના ઉપભોગને માટે એક દેહથી બીજા દેહમાં જવું પડે છે. પરંતુ તમે જે કહ્યું કે હું કોણ છું આ વાત કરી શકાય એવી નથી, આના રહસ્યને જાણવાની મારી ઈચ્છા છે. બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, અહમ શબ્દનું ઉચ્ચારણ જીભ, દાંત, હોઠ અને તાળવાથી થાય છે, પરંતુ એ બધા અહમ નથી, કારણ કે તે બધા તે શબ્દના ઉચ્ચારણનો હેતુ છે. તો શું આ જીહવા વગેરે કરણો દ્વારા આ વાણી જ સ્વયંને અહમ કહે છે? ના, તેથી આવી સ્થિતિમાં તું તગડો છે આવું કહેવું કદાપી ઉચિત નથી. હે રાજન, મસ્તક, હાથ પગવાળા લક્ષણોવાળું આ શરીર આત્માથી અલગ જ છે, તેથી આ અહમ શબ્દનો પ્રયોગ હું ક્યાં અને કોના માટે કરું? હે ઇન્દ્રુપશ્રેષ્ઠ, જો મારાથી ભિન્ન કોઈ સજાતી આત્મા હોય તો પણ આ હું છું અને આ ધન આ અન્ય છે એમ કહેવું ઉચિત હોઈ શકતું હતું. જ્યારે બધા શરીરમાં એક જ આત્મા બિરાજમાન છે, ત્યારે તમે કોણ છો અને હું કોણ છું વગેરે પ્રશ્ન વાક્ય વ્યર્થ જ છે. હે નરેશ, તમે રાજા છો, આ પાલખી છે ને આ બધા પાલખી ઉચકનારા ઊભા છે, તથા જગત તમારા અંધકારમાં છે, એવું જે કહેવાય છે તે વાસ્તવમાં સત્ય નથી. વૃક્ષથી લાકડું અને તે લાકડાથી આ પાલખી બની, જેના પર તમે બેસો છો, જો આને પાલખી કહેવામાં આવે તો આનું નામ લાકડું કે વૃક્ષ ક્યાં ચાલ્યું ગયું? અહીં તમારા સેવકો એવું નથી કહેતા કે મહારાજ વૃક્ષ પર બેઠા છે, કે ન તમને કોઈ લાકડા પર બેઠા છો એમ કહે છે. બધા તમને પાલખીમાં બેઠા છો એવું જ કહે છે. પરંતુ પાલખી શું છે? લાકડાઓનો સમુદાય. તે પોતાના માટે એક વિશેષ નામનો આશ્રય લઈને સ્થિત છે. હે નૃપશ્રેષ્ઠ, આમાંથી લાકડા છૂટા પાડી દો અને પછી શોધો તમારી પાલખી ક્યાં છે. એ જ પ્રમાણે છત્રીના બધા સળિયાને અલગ કરીને જુઓ, છત્રી નામની વસ્તુ ક્યાં ચાલી ગઈ? એ જ ન્યાય તમારા અને મારા પર લાગુ થાય છે, અર્થાત તમારું અને મારું શરીર પણ પંચભૂત સિવાય બીજું કંઈ નથી. પુરુષ, સ્ત્રી, ગાય, બકરી, ઘોડો, હાથી, પક્ષી અને વૃક્ષ વગેરે લૌકિક નામ કર્મજન્ય શરીરોને માટે રાખેલા છે, એવું જાણવું જોઈએ. એ ભૂપાલ, આત્મા ન દેવતા છે, ન મનુષ્ય છે, ન પશુ છે, ન વૃક્ષ છે, આ તો બધા શરીરોની આકૃતિઓનો ભેદ છે, જે ભિન્ન ભિન્ન કર્મો અનુસાર ઉત્પન્ન થયા છે. હે રાજન, સંસારમાં જે રાજા, રાજાના સેવક તથા બીજી પણ જે જે વસ્તુઓ છે તે બધી કાલ્પનિક છે, સત્ય નથી. જે વસ્તુ પરિણામ વગેરેના કારણે થનારી કોઈ નવી સંજ્ઞાને કાલાંતરમાં પણ પ્રાપ્ત થતી નથી, તે જ પારમાર્થિક વસ્તુ છે. વિચાર કરો, તે શું છે? તમે સમસ્ત પ્રજાને માટે રાજા છો, પિતાને માટે પુત્ર છો, શત્રુને માટે શત્રુ છો, પત્નીને માટે પતિ છો અને પુત્રને માટે પિતા છો. હે ભૂપાલ, બતાવો હું તમને શું કહું? હે મહીપતે, તમે શું છો? આ માથું છો કે જીભ છો, અથવા પેટ કે પગ વગેરેમાંથી કોઈ છો, તો આ માથું વગેરે પણ તમારા શું છે? હે પૃથ્વીપતે, તમે બધા જ અવયવોથી પૃથક થઈને સારી રીતે વિચાર કરો કે હું કોણ છું. હે નરેશ, આમ તત્વ જ્યારે આ પ્રમાણે સ્થિત છે, જ્યારે બધાથી અલગ કરીને જ તેનું પ્રતિપાદન કરી શકાય છે, તો હું તેને અહમ કે અહમ એ નામથી કઈ રીતે બતાવી શકું? નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 44 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.